શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 45મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે શિક્ષાપત્રી લખીને શ્રીહરિએ તેની સંતો પાસે 8 પ્રતો તૈયાર કરાવીને 8 દિશાઓમાં રહેલા ભક્તજનો પ્રત્યે મોકલી. તેને ભક્તજનોએ પ્રાપ્ત કરી અને અતિશય આનંદને પામ્યા ને તેમની લહિયાઓ પાસે બહુ પ્રતો લખાવી સર્વે ભક્તોએ પોતપોતાની પાસે અલગ અલગ રાખીને અભ્યાસ કરવા લાગ્યા. પછી તે સર્વે શિક્ષાપત્રીમાં લખ્યા પ્રમાણે પોતપોતાના અધિકારને અનુસારે વર્તન કરવા લાગ્યા. શિક્ષાપત્રીમાં લખેલા શ્રીકૃષ્ણ તે સ્વયં શ્રીહરિ જ છે એમ જાણી તેમનું ભજન કરવા લાગ્યા. હે રાજન, પછી શ્રીહરિ કેટલાક ભક્તજનોને સાથે લઈ પોતાના ભક્તજનોને આનંદ આપવા ફરી શ્રીનગર શહેરમાં પધાર્યા. શ્રીહરિના અચાનક આગમનના હર્ષથી બહુ ઘેલા થયેલા શ્રીનગર નિવાસી ભક્તજનો તેમની સન્મુખ ગયા ને નમસ્કાર કરી પરમ હર્ષ પામતા પામતા શ્રીહરિને પુરમાં પધરાવ્યા. ભગવાન શ્રીહરિએ શ્રી નરનારાયણ ભગવાનના દર્શન કર્યા ને તેમના મંદિરમાં જ પોતાનો નિવાસ કર્યો અને સર્વે ભક્તજનો ભગવાન શ્રીહરિની સેવા કરવા લાગ્યા. અને શ્રીહરિ પણ પુરના ભક્તજનોની આગળ દરરોજ ભાગવત ધર્મના ઉપદેશની વાતો કરતા ને તેઓને ખૂબ સુખ આપતા. દરરોજ રાત્રિના સમયે 1 માસ પર્યંત શ્રી વાસુદેવ મહાત્મ્યનું શ્રવણ કર્યું. આ વાસુદેવ મહાત્મ્ય આપણા સંપ્રદાયના સિદ્ધાંતનું મૂળ છે. આ પ્રમાણે કહેતા શ્રીહરિએ સકલ ભક્તજનોની સભામાં એ ગ્રંથની બહુ પ્રશંસા કરી. પછી શ્રીહરિએ પૂર્વે વડતાલની જેમ અહીં શ્રીનગરમાં પણ મોટી સામગ્રીથી ફૂલડોલોત્સવની ઉજવણી કરી. તે ઉત્સવમાં દેશાંતરોમાંથી હજારો ભક્તજનો આવ્યા. ગઢપુરથી ખાસ ઉત્તમ રાજા આદિ ભક્તજનો તથા રામપ્રતાપભાઈ આદિ ભગવાન શ્રીહરિના સંબંધીજનો પણ આવ્યા. તે જ રીતે શ્રીહરિના આમંત્રણથી મુક્તાનંદ સ્વામી આદિ સંતો પણ વિચરણ કરતા આ ફૂલડોલોત્સવમાં પધાર્યા હતા. હે રાજન, ભગવાન શ્રીહરિ ફૂલડોલનો ઉત્સવ ઉજવ્યા પછી ફરી ભક્તજનોને સુખ આપતા એક પક્ષ સુધી ત્યાં નિવાસ કરીને રહ્યા. ત્યારે સર્વે ભક્તજનો અતિશય પ્રેમભાવથી શ્રીહરિનું પૂજન પણ કરતા. પૂજામાં ભક્તજનોએ અનેક પ્રકારના અમૂલ્ય નવીન વસ્ત્રો, અલંકારો, ચંદન, પુષ્પની માળાઓ, પુષ્પના તોરાવો અને ધનની ભેટ અર્પણ કરી. હે રાજન, ભક્તજનોએ અર્પણ કરેલા તે સર્વે વસ્ત્રાદિક પદાર્થો હતા તે સર્વે શ્રી નરનારાયણ દેવના દેશવિભાગમાં આવતા હોવાથી પોતાના પુત્ર અયોધ્યા પ્રસાદજી મહારાજને અર્પણ કર્યા. શ્રીહરિએ સંવત 1882ના ચૈત્ર સુદ બીજના દિવસે દેશ દેશાંતરમાંથી આવેલા ભક્તજનોને પોતપોતાના દેશ પ્રત્યે જવાની આજ્ઞા આપીને સ્વયં પશ્ચિમ દેશના ભક્તજનોને સાથે લઈ પશ્ચિમ દેશમાં જવા નીકળ્યા. પોતાના ભક્તોથી વીંટાયેલા શ્રીહરિ માર્ગમાં તેઓને સુખ આપતા ચૈત્ર સુદ અષ્ટમી તિથિએ ભાલ પ્રદેશમાં આવેલા કમિયાળા ગામે પધાર્યા. હે રાજન, સંતોની સેવામાં અતિશય ઉત્સુક મનવાળા ત્યાંના નિવાસી ભક્તજનોએ પોતાના ગામમાં રામનવમી ઉત્સવ કરવાની પ્રાર્થના કરી. ત્યારે શ્રીહરિ તેમના ઉપર ખૂબ જ રાજી થયા ને ત્યાં જ સુખપૂર્વક નિવાસ કરીને રહ્યા. હે રાજન, તે કમિયાળા ગામના ભક્તજનોએ ભગવાન શ્રીહરિની સાથે આવેલા સર્વે અનુયાયી સંતો ભક્તોને યથાયોગ્ય ઉતારા કરાવ્યા ને સંતોએ સહિત શ્રીહરિનો યથાયોગ્ય આતિથ્ય સત્કાર પણ કર્યો. શશિવર્ણ, હઠીભાઈ, વાહજી, ક્ષેમરાજ, અવચર આદિ પુરુષ ભક્તજનો તથા જીજીબા આદિ સ્ત્રી ભક્તજનો પ્રેમથી શ્રીહરિની સેવા કરવા લાગ્યા. ભગવાન શ્રીહરિએ બીજે દિવસે રામ જન્મોત્સવનો ભવ્ય ઉત્સવ ઉજવ્યો. તેમાં ભાલ પ્રદેશના હજારો ભક્તજનો આવ્યા. તે ભક્તોએ બહુ પ્રકારના ઉપચારોથી ભગવાન શ્રીહરિનો અતિશય પ્રેમથી પૂજન કર્યું. વળી ભક્તજનોએ પુનઃ રોકાવાની પ્રાર્થના કરી. તેથી શ્રીહરિ કમિયાળા ગામે ચૈત્રી પૂનમ સુધી નિવાસ કરીને રહ્યા. હે રાજન, ચૈત્રવદ પડવાના દિવસે ગઢપુર જવાની તૈયારી કરતા ભગવાન શ્રીહરિને ધોલેરાના રાજા પુંજાજી પ્રાર્થના કરતા કહેવા લાગ્યા કે હે સ્વામીન, ધોલેરામાં મંદિર તૈયાર થઈ રહેવા આવ્યું છે, તમે ત્યાં પધારો ને હે ભગવાન, મંદિરમાં અત્યારે જ શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિષ્ઠા કરો. મંદિરનું અધૂરું કામ અમે પ્રતિષ્ઠા પછી પણ પૂર્ણ કરી લેશું. આ પ્રમાણે પુંજાજી દરબારે કહ્યું, તેથી બહુ સારું એમ કહીને ભગવાન શ્રીહરિ સંતો ભક્તોની સાથે ધોલેરાપુર જવા નીકળ્યા અને સંગવ કાળે જ ધોલેરાપુર પહોંચ્યા. પુંજાજી દરબારે સ્વચ્છ કરેલા પોતાના ભવનમાં ભગવાન શ્રીહરિને ઉતારો કરાવ્યો ને અન્ય સર્વે સંતો ભક્તોને પણ યથા યોગ્ય સ્થાને ઉતારા અપાવ્યા તથા શ્રીહરિ અને સંતો ભક્તોનો અતિથિ સત્કાર કર્યો. હે રાજન, મંદિરનું કામ પૂર્ણ થવા આવ્યું છે, થોડું અધૂરું છે એમ જાણી ભગવાન શ્રીહરિએ જ્યોતિષી બ્રાહ્મણોને બોલાવી શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિષ્ઠાનું મુહૂર્ત પૂછ્યું. ત્યારે બ્રાહ્મણો કહેવા લાગ્યા કે હે પ્રભુ, વૈશાખ સુદ 13ના શુક્રવારે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત છે. આ પ્રમાણે શ્રીહરિને કહ્યું, તેથી પ્રતિષ્ઠાનું મુહૂર્ત દૂર હોવાથી ગઢપુર જવા તૈયાર થયેલા શ્રીહરિને નમસ્કાર કરી પુંજાજી દરબારે પ્રાર્થના કરીને પ્રતિષ્ઠા સુધી ત્યાં જ રોકી રાખ્યા. હે મહિપતિ, ભક્તને વશવર્તતા ભગવાન શ્રીહરિ પણ દરરોજ સદવાર્તાઓ કરી અદ્ભુતાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી આદિ સંતોને તથા પુંજાજી, નારાયણજી, ભોજો, મૌનો, વૃદ્ધ રતનજી, જીવણ, ખીમો અને વનમાળી આદિ ભક્તજનોને સુખ ઉપજાવતા ધોલેરામાં જ સુખપૂર્વક નિવાસ કરીને રહ્યા. તેથી ભાલપ્રદેશના ભક્તજનોને મોટો ઉત્સવ થયો. તેઓ પ્રતિદિન સમૂહમાં ભેળા મળી ધોલેરા દર્શને આવતા ને જતા. આમ કરતા સંવત 1882ના વૈશાખ સુદ 13ને શુક્રવારે ભગવાન શ્રીહરિએ મંદિરમાં રાધાએ સહિત શ્રી મદન મોહનજી ભગવાન એવા શ્રીકૃષ્ણની શાસ્ત્રના વિધિ પ્રમાણે સ્થાપના કરી. પ્રતિષ્ઠા સમયે અનેક પ્રકારના વાજિંત્રોના મધુર ધ્વનિ સાથે પૂજાવિધિનો મહાન ઉત્સવ થયો. ભગવાન શ્રીહરિએ હજારો વિપ્રોને ભોજન કરાવ્યા ને મહા ઉદાર શ્રીહરિએ તે સર્વે બ્રાહ્મણોને દક્ષિણા અને વસ્ત્રો પણ અર્પણ કર્યા. બીજે દિવસે નરસિંહ 14નો ઉત્સવ પણ ધોલેરામાં જ ધામધૂમથી ઉજવ્યો. હે રાજન, ભગવાન શ્રીહરિ પૂર્ણિમાના દિવસે ભોજન કરી સંતો ભક્તોની સાથે ધોલેરાથી ચાલ્યા તે વૈશાખવદ પડવાના દિવસે બપોર પછીના સમયે ગઢપુર પધાર્યા. તે સમયે શ્રીહરિના દર્શન કરી ગઢપુરવાસી ભક્તજનોને ખૂબ જ આનંદ થયો. સુખમય મૂર્તિ ભગવાન શ્રીહરિ પોતાની અક્ષર ઓરડીએ પધાર્યા અને ત્યાં સુખપૂર્વક રહેવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિએ અમદાવાદમાં ફૂલડોલનો ઉત્સવ કર્યો અને ધોલેરામાં શ્રી મદનમોહનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરી. એ નામે 45મો અધ્યાય પૂર્ણ થયો.